શ્રીમદ દેવી ભાગવત સ્કંદ નવમો અધ્યાય બીજો. પરબ્રહ્મ શ્રી કૃષ્ણ અને શ્રી રાધાથી પ્રગટ થયેલા ચિન્મય દેવી અને દેવતાઓના ચરિત્ર. નારદજીએ કહ્યું, પ્રભુ, દેવીઓના સંપૂર્ણ ચરિત્રો મેં સંક્ષેપમાં સાંભળ્યા, પરંતુ વિસ્તૃત જ્ઞાન માટે ફરીથી વિસ્તારપૂર્વક વર્ણન કરવાની કૃપા કરો. સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે ભગવતી આદ્યાદેવી કેવી રીતે પ્રગટ થયા? હે વેદવેતાઓમાં શ્રેષ્ઠ ભગવાન, તે આદ્યાદેવીએ 5 રૂપો ક્યાં કારણથી લીધા? રહસ્ય કહેવાની કૃપા કરો. જગતના જીવો જેના અંશ અથવા કળાથી ઉત્પન્ન થયા છે તેમને ત્રિગુણાત્મક કહ્યા છે. હવે હું તેમના ચરિત્ર વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું. હે સર્વજ્ઞ પ્રભુ, તે દેવીઓના પ્રાગટ્યના પ્રસંગો, પૂજા અને ધ્યાનનો વિધિ, સ્તોત્ર, કવચ, ઐશ્વર્ય તથા મંગળમય શૌર્ય પણ સાંભળવા ઉત્સુક છું. ભગવાન નારાયણ કહે છે, નારદ, આત્મા, આકાશ, કાળ, દિશા, બ્રહ્માંડ તથા ગોલોકધામ આ બધા નિત્ય છે, એનો ક્યારેય નાશ થતો નથી. ગોલોકધામમાં બીજું એક વૈકુંઠ ધામ છે. પુણ્યશાળી જીવો ત્યાં જઈ શકે છે. એ જ પ્રમાણે પ્રકૃતિ પણ નિત્ય છે. આ પરબ્રહ્મની સનાતની લીલા છે. જે પ્રમાણે અગ્નિમાં દાહક શક્તિ, ચંદ્રમાં અને કમળમાં સુંદરતા તથા સૂર્યમાં પ્રભા હંમેશા રહે છે, તેમ પ્રકૃતિ પરમાત્મામાં નિત્ય રહે છે. તેમનાથી તે ક્યારેય અલગ રહી શકતી નથી. જેમ સોની સોના સિવાય દાગીના બનાવી શકતો નથી, કુંભાર માટે વિના ઘડો બનાવી શકતો નથી, તેમ પરમાત્મા પ્રકૃતિ વિના સૃષ્ટિ કરી શકતા નથી. જેના સહયોગથી શ્રી હરિ હંમેશા શક્તિમાન રહે છે, તે પ્રકૃતિ દેવી જ શક્તિ સ્વરૂપ છે. આ પ્રકૃતિમાં વાણીની ચતુરાઈ, શક્તિ અને પરાક્રમ રહેલું છે. પરમાત્મામાં પણ તે આ 3 ગુણોને ગોઠવી દે છે, તેથી એને શક્તિ દેવી કહે છે. જ્ઞાન, સમૃદ્ધિ, સંપત્તિ, યશ, બળ અને ઐશ્વર્યથી પરિપૂર્ણ હોવાથી એમનું નામ ભગવતી શક્તિ છે. ઐશ્વર્યમય દેવી નિત્ય છે. પરમાત્મા સદા ભગવતી દેવી સાથે બિરાજે છે, તેથી એ પણ ભગવાન કહેવાય છે. એ સર્વતંત્ર, સ્વતંત્ર, પ્રભુ, સાકાર અને નિરાકાર પણ છે. તેમનું નિરાકાર રૂપ પણ તેજોમય છે. યોગીઓ હંમેશા તેનું ધ્યાન કરે છે. સાથે સાથે કહે છે કે પરબ્રહ્મ અને ઈશ્વર એક છે. તેમનું સ્વરૂપ પરમ આનંદમય છે. તેમને કોઈ જોઈ શકતું નથી, પરંતુ એ બધાને જુએ છે. એ સર્વજ્ઞ, સર્વકારણ, સર્વદા અને સર્વરૂપ છે. વૈષ્ણવો સદા તેમને વંદન કરે છે. તે કહે છે કે આ પરમ તેજસ્વી બ્રહ્મ સિવાય બીજા કોનું તેજ છે? અર્થાત એમનું જ છે. એ બ્રહ્મ પરમ તેજોમય મંડળના મધ્ય ભાગમાં બિરાજે છે. સ્વેચ્છામય, સ્વરૂપ અને બધા જ કારણોના પણ કારણ છે. જ્યારે એમને સાકાર રૂપે પ્રગટ થવાની ઈચ્છા થઈ, ત્યારે તેમણે અત્યંત સુંદર અને મનમોહક દિવ્ય રૂપ પ્રગટ કર્યું. એ કિશોર વયના શાંત સ્વરૂપ સર્વાંગ સુંદર છે. અર્થાત એમનાથી વધીને જગતમાં બીજું કોઈ સુંદર નથી. તેમનો શ્યામ વિગ્રહ મેઘની કાંતિ જેવું તેજસ્વી છે. એમના નેત્ર શરદ ઋતુના મધ્યમાં ખીલેલા કમળોની શોભાને છીનવી લેનારા છે. તેમની દંત પંક્તિઓ મોતીઓની શોભાને ઝાંખી પાડનારી છે. મુગટમાં સુંદર મોરપીચ ખોસેલું છે. માલતીની માળાથી તે એ અનુપમ શોભી રહ્યા છે. સુંદર નાસિકા છે અને મુખ પર હાસ્ય છે. એ પરમ મનોહર પ્રભુ ભક્તો પર અનુગ્રહ કરવા માટે પધાર્યા છે. પ્રજ્વલિત અગ્નિ જેવા વર્ણના સુંદર પિતાંબરથી તેમનો વિગ્રહ પરમ મનોહર બની ગયો છે. અનેક રત્નોના આભૂષણોથી અલંકૃત તેમની 2 ભુજાઓ છે. તેમના હાથમાં વાંસળી શોભી રહી છે. બધાના આશ્રય, બધાના સ્વામી, સંપૂર્ણ શક્તિઓથી યુક્ત અને સર્વવ્યાપી પૂર્ણ પુરુષ છે. ભક્તોને તમામ ઐશ્વર્યો આપનારા એ પ્રભુ ઉદાર સ્વભાવના છે. એ પરમ સ્વતંત્ર અને સર્વ મંગળોના નિધાન આશ્રય છે. એમને સિદ્ધિ, સિદ્ધે, સિદ્ધિકારક તથા પૂર્ણ બ્રહ્મ કહેવામાં આવે છે. આ દેવાધિદેવ સનાતન પ્રભુનું વૈષ્ણવો નિરંતર ધ્યાન કરે છે. એમની કૃપાથી મનુષ્ય જન્મ મૃત્યુ જરા ઘડપણ વ્યાધિ દુઃખ અને ભયથી પ્રભાવિત થતો નથી. બ્રહ્માનું આયુષ્ય એમના એક નિમેષ એટલે આંખના પલકારા જેટલા સમય બરાબર છે. તે જ આ સર્વના આત્મા પરબ્રહ્મ શ્રીકૃષ્ણ છે. કૃષ્ણ શબ્દ ભગવાનની શક્તિનો બોધક છે અને હણનો અર્થ છે તદદાસ્ય, પરમાત્માનું દાસપણું સૂચવે છે. આમ ભક્તિ અને દાસ્ય ભાવ આપવાની જેનામાં યોગ્યતા છે તે કૃષ્ણ કહેવાય છે. કૃષ્ણ સર્વાર્થ વાચક છે. હણનો અર્થ બીજ કારણરૂપ અર્થવાળો થાય છે, અર્થાત એ આદિ સૃષ્ટા છે. એ પહેલાં એકલા જ સૃષ્ટિ ઉત્પત્તિ કરવાનો વિચાર કરતા હતા, તેથી તેમણે પોતાના અંશ કાળને આ કાર્યમાં તૈયાર કરી રાખ્યો હતો. પછી એ સ્વેચ્છામય પરમ પ્રભુએ રુચિ પ્રમાણે પોતાના વિગ્રહને બે ભાગોમાં વિભક્ત કરી દીધું. એમના ડાબા ભાગને સ્ત્રી કહેવામાં આવ્યો અને દક્ષિણ ભાગ એટલે કે જમણો ભાગ પુરુષ કહેવાયો. સનાતન પુરુષ તે દિવ્ય સ્વરૂપિણી સર્વાંગ સુંદર સ્ત્રીને જોવા લાગ્યા. સ્ત્રીની ખીલેલા કમળ જેવી કાંતિ હતી. તેના બંને શ્રેષ્ઠ નિતમ ચંદ્રમાના બિંબને પરાસ્ત કરતા હતા. અતિશ્રેષ્ઠ અતિ સુંદર કેળના સ્તંભોને લજાવતી સ્થાથળો શ્રીફળના આકાર જેવા બે મનોહર ઉરોજ સ્તન હતા. સુંદર ઉદર પ્રદેશ ફૂલોના હારથી શોભતો હતો. પાતળી કેળ પ્રભુના મનને મુગ્ધ કરતી હતી. આ પ્રમાણે દેવીનું અપાર મનોહર દિવ્ય સ્વરૂપ હતું. તે હાસ્ય વેરતા વાંકા કટાક્ષોથી પ્રભુ તરફ જોઈ રહ્યા હતા. તેમણે વિશુદ્ધ વસ્ત્રો પહેર્યા હતા. રત્નમય દિવ્ય આભૂષણો તેમના શરીરની શોભા વધારી રહ્યા હતા. ચકોરીની જેમ તે પોતાના નેત્રથી શ્રીકૃષ્ણના રૂપનું નિરંતર પાન કરી રહ્યા હતા. શ્રીકૃષ્ણનું મુખમંડળ કરોડો ચંદ્રમાની સુંદરતાને મહાત કરતું હતું. તે દેવીના કપાળના ઉપરી ભાગમાં કસ્તુરીનો ચાંદલો શોભી રહ્યો હતો. તેની નીચે ચંદનની નાની નાની બિંદીઓ હતી અને મધ્ય લાટમાં સિંદૂરનો ચાંદલો હતો, ચાંદલો કર્યો હતો. તેમના કાળા ઘટાદાર અને વાકડિયા કેસ હતા. માલતીના ફૂલોની સુંદર માળા પહેરી હતી. કરોડો ચંદ્રમાની પ્રભાથી પ્રકાશતું પૂર્ણ શોભાયુક્ત શ્રીદેવીનું વિગ્રહ હતું. રાજહંસ કે ગજરાજને લજાવનારી તેમની ચાલ હતી. શ્રીકૃષ્ણ પરમ રસિક અને રાસેશ્વર છે. દેવીને જોઈને રાસના ઉત્સાહમાં આવીને તેઓ તેમની સાથે રાસ રમવા લાગ્યા. ત્યાં અનેક પ્રકારની સજાવટ થઈ રહી હતી. જાણે શૃંગાર સ્વયં મૂર્તિમાન થઈને ત્યાં હાજર થયો હોય. બ્રહ્માજીના પૂરા એક દિવસ સુધી આ રાસ ક્રીડા ચાલતી રહી. ત્યાર પછી શ્રીકૃષ્ણને થોડો થાક લાગ્યો. હે ઉત્તમ વ્રતધારી નારદ, રાસ ક્રીડા સંપન્ન થયા પછી થાકી જવાને કારણે અથવા શ્રીકૃષ્ણના અસહ્ય તેજથી તે દેવીના શરીરમાંથી દિવ્ય પસીનો નીકળ્યો. તે પસીનાનું જળ સમસ્ત વિશ્વરૂપી ગોળાને વીંટળાઈ ગયું. તેમનો શ્વાસ વાયુના રૂપમાં ફેરવાઈ ગયો, જેના આધારે સમસ્ત જગત વર્તમાન છે. સંસારમાં જેટલા સજીવ પ્રાણી છે તે બધામાં વાયુનો નિવાસ છે. પછી તે વાયુ મૂર્તિમાન થઈ ગયો અને તેના ડાબા ભાગમાંથી તેને પ્રાણ કરતા પણ વધારે પ્રિય એક સ્ત્રી પ્રગટ થઈ. તે સ્ત્રીથી પાંચ પુત્રો થયા, જે પ્રાણીઓના શરીરમાં પંચ પ્રાણ કહેવાય છે. તેમના નામ પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન છે. આમ પાંચ વાયુ પાંચ પ્રાણો તેમના પુત્રો તરીકે થયા. પરસેવાના રૂપમાં જે જળ વહી ગયું હતું તે જ જળથી જળના અધિષ્ઠાતા વરુણદેવ ઉત્પન્ન થયા. વરુણના ડાબા અંગમાંથી તેમના પત્ની વરુણા પ્રગટ થયા. તે વખતે શ્રીકૃષ્ણ તે દિવ્ય શક્તિ તેમની કૃપાથી સગર્ભા થયાનો અનુભવ કરવા લાગ્યા અને સો મનવંતર સુધી બ્રહ્મ તેજથી તેમનું શરીર પ્રકાશિત રહ્યું. તે દેવી શ્રીકૃષ્ણને પ્રાણ કરતા પણ વધારે પ્રિય હતા. તે હંમેશા તેમની શ્રીકૃષ્ણની સાથે તેમના વૃક્ષસ્થળ પર રહેતા હતા. સો મનવંતરનો સમય વ્યતીત થઈ ગયા પછી તે દેવીએ સુવર્ણ જેવી કાંતિવાળા એક બાળકને જન્મ આપ્યો. તે બાળકમાં વિશ્વને ધારણ કરવાની પૂરી ક્ષમતા હતી, પરંતુ તેને જોઈને તે દેવી અત્યંત દુઃખી થઈ ગયા. તેમણે તે બાળકને બ્રહ્માંડ રૂપ ગોળામાં રહેલા જળમાં ફેંકી દીધો. દેવીએ બાળકનો ત્યાગ કર્યો છે એવું જાણીને શ્રીકૃષ્ણે દેવીને કહ્યું, ઓ ક્રોધ સ્વભાવવાળી ઓ કઠોર સ્ત્રી, તે જ આ બાળકને જળમાં નાખી દઈને અત્યંત અધમ કાર્ય કર્યું છે. તને શ્રાપ આપું છું કે હવેથી તું સંતાન રહિત રહેજે. એટલું જ નહીં, પરંતુ તારા અંશથી જે જે દિવ્ય સ્ત્રીઓ થશે તે બધી જ તારી જેમ યુવાન હોવા છતાં સંતાનનું મોઢું નહીં જોઈ શકે. દરમિયાન તે દેવીના જીભના અગ્રભાગમાંથી એકાએક એક શુક્લ વર્ણની કન્યા પ્રગટ થઈ. તેણે શ્વેત વર્ણના વસ્ત્રો પહેર્યા હતા, તેના બંને હાથમાં વીણા અને પુસ્તક ધારણ કરેલા હતા. બધા જ શાસ્ત્રોની તે અધિષ્ઠાત્રી સરસ્વતી દેવી રત્નમય આભૂષણોથી અલંકૃત હતી. થોડો સમય પસાર થયા પછી તે મૂળ પ્રકૃતિ દેવી બે રૂપોમાં પ્રગટ થયા. અર્ધા ડાબા અંગથી કમલાની ઉત્પત્તિ થઈ અને જમણા અંગથી રાધિકા ઉત્પન્ન થયા. તે જ સમયે શ્રીકૃષ્ણના પણ બે રૂપ થઈ ગયા. અર્ધા જમણા અંગથી પોતે બે હાથવાળા બની રહ્યા અને ડાબા અંગમાંથી ચાર હાથવાળા વિષ્ણુ ઉત્પન્ન થયા. શ્રીકૃષ્ણએ સરસ્વતીને કહ્યું, દેવી તમે આ વિષ્ણુના પત્ની બની જાઓ, રાધાજી મારી પાસે રહેશે, તમારું પરમ કલ્યાણ થશે. આ રીતે પ્રસન્ન થઈને શ્રીકૃષ્ણે લક્ષ્મીજીને કમલાને નારાયણ વિષ્ણુની સેવામાં રહેવાની આજ્ઞા આપી. પછી તો જગતની વ્યવસ્થામાં તત્પર રહેવાવાળા શ્રી વિષ્ણુ તે લક્ષ્મીજી અને દેવીઓની સાથે વૈકુંઠ પધાર્યા. તે બધી દેવીઓ મૂળ પ્રકૃતિ રૂપ રાધાના અંશથી પ્રગટ થઈ હોવાને કારણે બાળકોને જન્મ ન આપી શકી. પછી નારાયણના અંગમાંથી ચાર ભુજાવાળા અનેક પાર્ષદો ઉત્પન્ન થયા. બધા પાર્ષદો ગુણ તેજ રૂપ અને આકારમાં ભગવાન શ્રી હરિ જેવા જ હતા. જ્યારે લક્ષ્મીના અંગમાંથી તેમના જેવા જ લક્ષણવાળી કરોડો દાસીઓ ઉત્પન્ન થઈ. મુનિવર ત્યાર પછી ગોલોકેશ્વર ભગવાન શ્રીકૃષ્ણના રૂવાડાના છિદ્રોમાંથી અસંખ્ય ગોપ પ્રગટ થયા. તે પણ અવસ્થા તેજ ગુણ બળ અને પરાક્રમમાં શ્રીકૃષ્ણ જેવા જ હતા. અતિ પ્રિય એવા તે ગોપોને ભગવાન શ્રીકૃષ્ણે પોતાના પાર્ષદ બનાવ્યા. એ જ પ્રમાણે શ્રી રાધાજીના રૂવાડાના છિદ્રોમાંથી અનેક ગોપ કન્યાઓ ઉત્પન્ન થઈ. તે બધી જ રાધાજીના જેવી જ સુંદર હતી. તે મધુરભાષી કન્યાઓને રાધાજીએ પોતાની દાસી બનાવ્યા. તે બધી કન્યાઓએ રત્નોના આભૂષણો પહેર્યા હતા. તે હંમેશા નવયૌવના જ રહેનારી હતી. પરમ પુરુષના શ્રાપને કારણે તે બધી પણ સંતાન વિનાની રહી. હે બ્રાહ્મણ, દરમિયાન શ્રીકૃષ્ણની ઉપાસના કરવાવાળા એકાએક દુર્ગા દેવી પ્રગટ થયા. આ દુર્ગા દેવી સનાતની અને ભગવાન વિષ્ણુની માયા છે. તેમને નારાયણી, ઈશાની અને સર્વશક્તિ સ્વરૂપિણી કહેવામાં આવે છે. તે પરમાત્મા શ્રીકૃષ્ણની બુદ્ધિના અધિષ્ઠાત્રી દેવી છે. બધી જ દેવીઓ તેમનામાંથી પ્રગટ થાય છે, તેથી આ ઈશ્વરીને મૂળ પ્રકૃતિ કહે છે. તેમનામાં કોઈ પણ અંશ સંપૂર્ણ નથી. આ તેજ સ્વરૂપિણી દેવીમાં ત્રણ ગુણો વિદ્યમાન છે. તપેલા સોના જેવો તેમનો વ્રણ છે. કરોડો સૂર્ય જેવી તેમની પ્રતિભા છે. તેમના મુખ પર મંદ હાસ્ય જોવા મળે છે. તેમની હજારો ભુજાઓમાં અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા છે. તેમના ત્રણ નેત્ર છે અને વિશુદ્ધ વસ્ત્રો ધારણ કરેલા છે. રત્નના આભૂષણોથી તે શોભી રહ્યા છે. બધી જ સ્ત્રીઓ તેમની કળાના અંશથી ઉત્પન્ન થઈ છે. તેમની માયા જગતના સમસ્ત પ્રાણીઓને મોહિત કરવા સમર્થ છે. ગૃહસ્થી પુરુષોને સંપૂર્ણ ઐશ્વર્ય આપનારા છે. અમની કૃપાથી મનુષ્યમાં શ્રીકૃષ્ણની ભક્તિ પ્રગટે છે. વિષ્ણુના ઉપાસકો માટે એ ભગવતી વૈષ્ણવી કહેવાય છે. મમુક્ષીઓને મુક્તિ આપવી અને સુખાર્થીઓને સુખી કરનારા છે. સ્વર્ગમાં સ્વર્ગલક્ષ્મી અને ગૃહસ્થમાં ગૃહલક્ષ્મીના રૂપમાં બિરાજે છે. તપસ્વીઓ પાસે તપસ્યા રૂપમાં, રાજાઓ પાસે શ્રી રૂપમાં, અગ્નિમાં દાહક રૂપે, સૂર્યમાં પ્રભા રૂપે તથા ચંદ્રમાં અને કમળમાં શોભા રૂપે એમની જ શક્તિ શોભી રહી છે. સર્વશક્તિ સ્વરૂપાએ દેવી પરમાત્મા શ્રીકૃષ્ણની પાસે બિરાજે છે. તેમના સહયોગથી આત્મા શક્તિવાળો છે અને એમના સહયોગથી જગત શક્તિમાન છે. એમના વિના પ્રાણીઓ જીવિત હોવા છતાં મૂળદા જેવા છે. નારદ, આ સનાતની દેવી સંસાર રૂપી વૃક્ષ માટે બીજ રૂપ છે. સ્થિતિ બુદ્ધિ કળા, સ્થિતિ બુદ્ધિ ફળ, સુધા પીપાસા, દયા નિદ્રા તંદ્રા, ક્ષમા મતિ શાંતિ લજ્જા તૃષ્ટિ પુષ્ટિ ભ્રાંતિ અને કાંતિ વગેરે બધા આ દુર્ગાના જ રૂપ છે. આ દેવી સર્વેશ્વર શ્રીકૃષ્ણની સ્તુતિ કરીને તેમની પાસે આવ્યા. રાધિકેશ્વર શ્રીકૃષ્ણ એમને એક રત્ન જડિત સિંહાસન આપ્યું. હે મહામુનિ, દરમિયાન ચતુર્ભુજ બ્રહ્માજી પોતાની શક્તિ સાથે ત્યાં પધાર્યા. વિષ્ણુની નાભિકમળમાંથી નીકળીને તે ત્યાં આવ્યા હતા. જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ અને પરમ તપસ્વી બ્રહ્માજીના હાથમાં કમંડળ હતું. બ્રહ્મ તેજથી તેઓ પ્રકાશિત હતા. પોતાના ચારે મુખોથી તે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. તે સમયે સેંકડો ચંદ્રમા જેવા પ્રભાવશાળી તેમના પરમ સુંદરી શક્તિ દિવ્ય વસ્ત્રો અને રત્ન જડિત આભૂષણોથી અલંકૃત થઈને શ્રી કૃષ્ણની સ્તુતિ કરીને પતિદેવની સાથે શ્રી કૃષ્ણની સામે રત્ન સિંહાસન પર પ્રસન્નતાપૂર્વક બેસી ગયા. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણના બે રૂપ થઈ ગયા. તેમનું અર્ધું ડાબું અંગ મહાદેવજીના રૂપમાં અને અર્ધું જમણું અંગ ગોપીપતિ શ્રીકૃષ્ણ સ્વયં રહ્યા. મહાદેવજીની શુદ્ધ સ્ફટિક જેવી કાંતિ હતી. એક અરબ સૂર્ય જેવું તેમનું તેજ હતું. હાથમાં પટીસ એક આયુધ અને ત્રિશુળ હતું. વાઘાંબર ધારણ કર્યું હતું. તપેલા સોના જેવા તેમના શરીરનો વર્ણ હતો. મસ્તક પર મોટી જટા તેમની શોભામાં વૃદ્ધિ કરી રહી હતી. શરીર પર ભસ્મ લગાડી હતી. લલાટમાં ચંદ્રમા શોભી રહ્યો હતો. મુખમંડળ હાસ્યથી છલકતું હતું. નીલકંઠથી શોભી રહેલા તે શંકર દિગંબર વેશમાં હતા. સર્પો આભૂષણ બનીને તેમને શોભાવી રહ્યા હતા. તેમના જમણા હાથમાં રત્નોની માળા શોભી રહી હતી. તે પોતાના પાંચ મુખોથી બ્રહ્મ જ્યોતિ સ્વરૂપ સનાતન શ્રીકૃષ્ણના નામનો જપ કરી રહ્યા હતા. શ્રી કૃષ્ણ સત્ય સ્વરૂપ પરમાત્મા અને ઈશ્વર છે. એ કારણોના કારણ બધા જ મંગળોના મંગળ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ શોક અને ભયનો નાશ કરવાવાળા અને કાળના પણ કાળ છે. તેથી એમને મૃત્યુંજય પણ કહેવામાં આવે છે. મહાભાગ શંકર એમની સ્તુતિ કરીને સામે રાખેલા રત્નજડિત સિંહાસન પર બેસી ગયા. અધ્યાય 2 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.